શ્રીમદ્ ભાગવત 11મો સ્કંદ 21મો અધ્યાય ગુણદોષની વ્યવસ્થાનું સ્વરૂપ અને રહસ્ય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, મને પ્રાપ્ત કરવાના 3 માર્ગ છે, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આ 3 માર્ગ છોડીને ચંચળ ઇન્દ્રિયો દ્વારા તુચ્છ ભોગો ભોગવનારા, વારંવાર જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્કરમાં ભટક્યા કરે છે. પોતપોતાના અધિકાર પ્રમાણે ધર્મમાં દૃઢ નિષ્ઠા રાખવી એને જ ગુણ માનવામાં આવ્યો છે, અને તેનાથી વિપરીત અનધિકાર ચેષ્ટા કરવી એ દોષ છે. તાત્પર્ય એ છે કે ગુણ અને દોષ બંનેની વ્યવસ્થા અધિકાર પ્રમાણે કરવામાં આવે છે, કોઈ વસ્તુ પ્રમાણે નહીં. તેથી સ્વધર્મનું પાલન કરવું જોઈએ. બધી વસ્તુઓ તાત્વિક રૂપે સમાન છે, પરંતુ દ્રવ્યના ગુણદોષ, શુભ અશુભ વગેરેનો વિચાર કરીને તે વસ્તુનો નિર્ણય આપવામાં આવે છે કે તે શુદ્ધ છે કે અશુદ્ધ. હે નિષ્પાપ ઉદ્ધવ, અશુદ્ધિ અશુદ્ધિનો નિર્ણય ધર્મના આધારે લેવાય છે. વ્યવહાર અને શરીર નિર્વાહ માટે જ તેની વ્યવસ્થા છે. ધર્મની મર્યાદાનું પાલન કરવા માટે મેં જ આ ધર્મનો આચાર કહ્યો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પંચભૂત જ બ્રહ્માથી માંડીને પર્વતો અને વૃક્ષો સુધી બધા પ્રાણીઓના શરીરના મૂળ કારણ છે. આત્મા બધાનો એક જ છે, તેથી આત્માની દ્રષ્ટિથી પણ બધા સમાન છે. હે ઉદ્ધવ, પંચભૂત તો બધામાં સરખા છે. વેદોએ તેમના નામ અને રૂપ જુદા જુદા બતાવ્યા છે. આ બધામાં સજાતીય વિજાતીય સ્વગત ભેદોની રચના કરી છે, તેમના જુદા જુદા નામ રૂપ બતાવ્યા છે. આ બધું તે પદાર્થોના વ્યવહાર માટે જ છે. હે સાધુ શ્રેષ્ઠ ઉદ્ધવ, દેશ કાળ વગેરે પદાર્થો અને પદાર્થોના સંબંધમાં જે ગુણદોષનું વિધાન કરવામાં આવ્યું છે તે કર્મ નિયમિત રૂપે થાય તે માટે ગુણદોષ રૂપે બતાવ્યું છે. એ દેશ અપવિત્ર છે, જેમાં કૃષ્ણ સાર મૃગ ન હોય અને જ્યાં બ્રાહ્મણ ભક્ત ન રહેતા હોય. કૃષ્ણ સાર મૃગ હોવા છતાં પણ જ્યાં સંત પુરુષ ન રહેતા હોય તે પ્રદેશને છોડીને કિકટ વગેરે દેશો અપવિત્ર જ છે. આ સિવાય જ્યાં સજ્જન લોકો રહેતા નથી તે તથા ઉસર વગેરે ભૂમિ પણ અપવિત્ર છે. સમય એ જ પવિત્ર છે જેમાં કર્મ કરવા યોગ્ય સામગ્રી મળી શકે તથા કર્મ પણ થઈ શકે, જેમાં કર્મ માટે ઉપયોગી સામગ્રી પણ નથી તથા બીજા ઉપદ્રવોથી અથવા સ્વાભાવિક દોષને કારણે કર્મ ન થઈ શકે તે સમય અશુદ્ધ છે. પદાર્થોની શુદ્ધિ અને શુદ્ધિ દ્રવ્ય, વચન, સંસ્કાર, કાળ, અધિક માત્રા અથવા અલ્પ માત્રાને લીધે પણ થાય છે. જેમ કોઈ પાત્ર જળથી શુદ્ધ કરવામાં આવે પરંતુ અપવિત્ર વસ્તુ રાખવાથી અશુદ્ધ થઈ જાય છે. કોઈ પદાર્થની શુદ્ધિ અથવા અશુદ્ધિ વિશે શંકા થવાથી બ્રાહ્મણોના વચનને પ્રમાણ માની તેનો નિર્ણય લેવાય છે. પુષ્પ વગેરે જળ છાંટવાથી શુદ્ધ અને સૂંઘવાથી અશુદ્ધ થઈ જાય છે. તુરંતમાં જ રાંધેલું અન્ન શુદ્ધ છે અને વાસી અન્ન અશુદ્ધ માનવામાં આવે છે. મોટા સરોવર અને નદીનું જળ શુદ્ધ અને નાના ખાડામાં ભરાયેલું પાણી અશુદ્ધ મનાય છે. આ પ્રમાણે બધા પદાર્થોના સંબંધમાં જાણી લેવું, શક્તિ અશક્તિ, અસમર્થ બાળક, વૃદ્ધ બીમાર વગેરે બુદ્ધિ અને વૈભવ અનુસાર પણ પવિત્રતા અને અપવિત્રતાની વ્યવસ્થા થાય છે. તેમાં પણ સ્થાન અને તેની સાથે સંબંધ ધરાવનારની ઉંમરનો વિચાર કરતા અશુદ્ધ પદાર્થોના વ્યવહારનો દોષ નક્કી થાય છે. જેમ કે ધનવાન, દરિદ્ર, બળવાન, નિર્બળ, બુદ્ધિમાન, મૂર્ખ, ઉપદ્રવી અને નૃપદ્રવી યુવાન તથા વૃદ્ધાવસ્થાને ભેદથી વૃદ્ધાવસ્થાના ભેદથી શુદ્ધિ અશુદ્ધિનો નિર્ણય કરવામાં આવે છે. અનાજ, લાકડું, હાથીદાંત વગેરે, અસ્થિ, સૂતર, મદ, મીઠું, તેલ, ઘી વગેરે, રસો, સોનું, પારો વગેરે, તેજસ પદાર્થો, ચામડું, ઘડો વગેરે, માટીથી બનેલા પદાર્થોમાંથી કેટલાક સમયાનુસાર આપમેળે જ, કેટલાક હવાના સ્પર્શથી, કેટલાક અગ્નિના તપાવવાથી, લીંપવાથી, પાણીમાં ધોવાથી શુદ્ધ થઈ જાય છે. દેશ, કાળ કે અવસ્થા પ્રમાણે ક્યાંક જળ, માટી વગેરે સામગ્રીથી શુદ્ધ કરવામાં આવે છે અને ક્યાંક કોઈ એક જ પ્રકારે પણ શુદ્ધ થઈ જાય છે. જો કોઈ વસ્તુમાં કોઈ અશુદ્ધ પદાર્થ લાગી ગયો હોય તો તેને છોલી નાખવાથી અથવા માટી વગેરે ઘસવાથી જ્યારે તે પદાર્થ તેની વાસ સાથે ચાલ્યો જાય છે અને તે વસ્તુ તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે ત્યારે તેને શુદ્ધ સમજવી જોઈએ. સ્નાન, દાન, તપ, અવસ્થા, સામર્થ્ય, સંસ્કાર, કર્મ અને મારું સ્મરણ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. આનાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ વિહિત કર્મોનું આચરણ કરવું જોઈએ. ગુરુમુખથી સાંભળીને સારી રીતે હૃદયસ્થ કરી લેવાથી, મંત્રની અને મને સમર્પિત કરવાથી કર્મની શુદ્ધિ થાય છે. ઉદ્ધવજી, આ પ્રમાણે દેશ, કાળ, પદાર્થ, કર્તા, મંત્ર અને કર્મ આ છ શુદ્ધ હોય તો ધર્મ અને અશુદ્ધ હોય તો અધર્મ સમજવું. એક જ વસ્તુ હોય અને તે ગુણવાળી હોવા છતાં પણ જો શાસ્ત્રોએ તેનો નિષેધ કર્યો હોય તો તે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે ગુણ પણ દોષ બની જાય છે. આ પ્રમાણે વસ્તુના ગુણદોષના સંબંધમાં નિયમો ઘડવામાં આવ્યા છે. આ નિયમોમાં કયો નિયમ કોણે પાળવો યા ન પાળવો એવા ભેદ પણ પાડ્યા છે. વર્ણ વ્યવસ્થા કાયમ રાખવા માટે છે. પાપનું આચરણ પતિતો માટે દોષજન્ય નથી. જે જન્મથી જ પાતકી છે તેણે બીજું પાપ કર્યું તો તેને પાપ લાગતું નથી, કારણ કે ગુણોમાં આસક્તિ થવી એ તો તેમનો સ્વાભાવિક ગુણ છે. જ્યારે તેઓ જમીન ઉપર જ સૂતા છે તો પડીને ક્યાં પડશે? જે જે ગુણદોષથી મનુષ્યનું ચિત્ત ઉપરત થઈ જાય છે તે તે વસ્તુઓના બંધનથી તે મુક્ત થઈ જાય છે. મનુષ્ય માટે આ નિવૃત્ત રૂપ ધર્મ જ પરમ કલ્યાણનું સાધન છે, કારણ કે એ જ શોક, મોહ અને ભયને દૂર કરનારો છે. ઉદ્ધવજી, વિષયોમાં ગુણોનો આરોપ કરવાથી તે વસ્તુમાં આસક્તિ થઈ જાય છે. આસક્તિ થવાથી તે મેળવવાની કામના જન્મે છે અને આ કામના પૂર્તિમાં કોઈ પ્રકારનો અવરોધ થવાથી લોકોમાં પરસ્પર ક્લેશ થાય છે. કંકાસથી અસહ્ય ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધાવેશમાં પોતાના હિત અહિતનું જ્ઞાન ઢંકાઈ જાય છે, અર્થાત અજ્ઞાન છવાઈ જાય છે. અજ્ઞાનથી તુરત જ મનુષ્યની શુભાશુભનો નિર્ણય કરનારી ચેતન શક્તિ લુપ્ત થઈ જાય છે. હે મહાત્મા, ચેતન શક્તિ અર્થાત સ્મૃતિ લુપ્ત થઈ જવાથી મનુષ્યમાં મનુષ્યત્વ રહેતું નથી, પશુતા આવી જાય છે અને તે શૂન્ય જેવું અસ્તિત્વહીન થઈ જાય છે અને તે એક મૂર્છાગ્રસ્ત મનુષ્ય જેવો બની જાય છે. આવી સ્થિતિમાં તેનો સ્વાર્થ અને પરમાર્થ બંનેની હાનિ થાય છે. વિષયોનું ચિંતન કરતા કરતા તે વિષય રૂપ બની જાય છે. તેનું જીવન વૃક્ષ જેવું જડ બની જાય છે. તેના શરીરમાં એ રીતે વ્યર્થ શ્વાસ ચાલે છે જેમ લુહારની ધમણ. તેને ન પોતાનું કોઈ જ્ઞાન રહે છે કે ન બીજાનું. તે સર્વથા આત્મવંચિત થઈ જાય છે. બાળકોને દવા આપતી વેળા તેમને મીઠાઈ વગેરેનું પ્રલોભન આપીને દવા આપવામાં આવે છે. તે જ પ્રમાણે વેદોને કહેવાયેલી ફળશ્રુતિમાં સ્વર્ગાદી મેળવવા એ જ પરમ પુરુષાર્થ છે એવો અભિપ્રાય વાસ્તવિક અભિપ્રાય નથી, પરંતુ મનુષ્યને મોક્ષનું સ્વરૂપ કહેવાની ઈચ્છાથી ગૌણ ફળ દ્વારા તેમની કર્મમાં રુચિ ઉત્પન્ન કરવા માટે છે. કર્મોમાં, પોતાના પ્રાણોમાં અને પોતાના સગા સંબંધીઓમાં મનુષ્યનું મન સ્વાભાવિક જ આસક્ત રહે છે. આ જ તેનું પતન કરનાર છે. આ પ્રમાણે મનુષ્ય જન્મ જન્માંતરના સંસ્કાર વશ પોતાના સ્વાર્થમાં ભ્રષ્ટ થઈ ગયો છે. પરમાર્થના માર્ગથી ભટકેલો પ્રાણી વિશેષ અંધકાર તરફ જઈ રહ્યો છે. આ જોઈને વેદવાણી તેને વધારે કુમાર્ગે ભટકાવવા શા માટે પ્રવૃત્ત કરે? વેદ તો બુદ્ધ વિદ્વાન છે, વેદ તો બુદ્ધ એટલે વિદ્વાન છે, તેથી તે તો મનુષ્યને કુમાર્ગેથી હટાવીને વૈદિક કર્મોમાં લલચાવનારી વાતો કહીને રુચિ ઉત્પન્ન કરીને સદમાર્ગે લાવવાની પ્રેરણા આપે છે. દૂષિત બુદ્ધિના લોકો, કર્મવાદીઓ વેદોના અભિપ્રાયને સમજ્યા વિના આસક્તિવશ પુષ્પો જેવા સ્વર્ગાદી લોકોનું વર્ણન કરે છે, સાંભળે છે ને એમાં જ અટવાઈ જાય છે. પરંતુ વેદ વેતાઓ શ્રુતિઓનું આવું તાત્પર્ય બતાવતા નથી. વિષય વાસનાઓમાં ફસાયેલા દિનહીન લોભી પુરુષો રંગીન ફૂલો જેવા સ્વર્ગાદી લોકોને જ સર્વ કંઈ પરમ શ્રેય સમજી બેસે છે અને અગ્નિ દ્વારા સિદ્ધ થનારા યજ્ઞ યાગાદી કર્મમાં જ મોહિત થઈ જાય છે. તેમને અંતે દેવલોક, પિતૃલોક વગેરેની જ પ્રાપ્તિ થાય છે. આમ અન્ય માર્ગે ભટકી જવાને કારણે તે પોતાના નિજધામ પરમપદને પ્રાપ્ત કરી શકતા નથી. પ્રિય ઉદ્ધવ, જે પરમાત્માથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે તે પરમપિતા પરમાત્મા તો તેમના હૃદયમાં જ બિરાજમાન છે, પરંતુ તેઓ કર્મ માર્ગનું શાસ્ત્ર રાખીને, તેઓ કર્મ માર્ગનું શસ્ત્ર રાખીને જ ચાલે છે. આવા પ્રાણોના પોષણમાં લાગેલા લોકોની આંખો સામે મોટા ભાગે અંધકાર જ છવાયેલો રહે છે. તે જ કારણે તેઓ મને જાણી શકતા નથી અને મારા પરોક્ષ મતને પણ સ્વીકારતા નથી. બુદ્ધિ પર વિષયોનું આવરણ હોવાથી હિંસામાં જ તેમની આસક્તિ હોય છે. તે હિંસા પ્રવૃત્તિને રોકવા માટે જ યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે, જેથી તેમની આ ઉદંડ પ્રવૃત્તિ એક સીમામાં બંધાયેલી રહે. આ પ્રમાણે તે પામર વિષય લોલુપ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે યજ્ઞો દ્વારા દેવતાઓ, પિતૃઓ અને ભૂતપતિઓના યજ્ઞનો દંભ કરે છે અને મૂક પશુઓની હત્યા કરે છે. ઉદ્ધવજી, જે સ્વર્ગાદી લોકોના સુખભોગ ઐશ્વર્ય આદિ સાંભળવામાં આવે છે તે ન હોવા છતાં કર્ણપ્રિય છે. તે સાંભળેલા ભોગોની આશા કરીને તેના માટે પોતાના અસલી દ્રવ્યને પણ તે વેડફી નાખે છે. જેવી રીતે વેપારી લાભની આશાએ પોતાની મૂડી પણ ખોઈ બેસે છે. રજ મિશ્રિત સત્વગુણી અને તમોગુણી પ્રકૃતિના લોકો આ પ્રકારના જ રજોગુણ મિશ્રિત સત્વગુણ અને તમોગુણનું સેવન કરતા રહીને તે સામગ્રી દ્વારા ઇન્દ્ર વગેરે દેવોની ઉપાસના કરે છે, પરંતુ તે મારી ઉપાસના કરતા નથી. તેઓ કલ્પના કરે છે કે અમે લોકો આ લોકમાં યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરીને સ્વર્ગમાં જઈશું અને ત્યાં દિવ્ય આનંદ ભોગવશું. ત્યાર પછી જ્યારે અમારો જન્મ થશે ત્યારે અમે બહુ મોટા ખાનદાન પરિવારમાં જન્મ લઈશું. અમારા મોટા મોટા મહેલો હશે અને અમે ખૂબ મોટા અને સુખી પરિવારવાળા થઈશું. આ પ્રકારની માત્ર જોવા સાંભળવામાં સુંદર લાગતી મધુર વાણીથી તેમનું ચિત્ત અશાંત થઈ જાય છે અને તેમાં જ તે મોહિત થયેલા રહે છે. તે અહંકારી લોકોને મારા વિશેની કોઈ વાત પ્રિય લાગતી નથી. ઉદ્ધવજી, વેદોમાં ત્રણ કાંડ છે, કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ. આ ત્રણેયનો પ્રતિપાદિત વિષય છે બ્રહ્મ અને આત્માની એકતા. પરંતુ વેદની વાણી પરોક્ષ અર્થાત સર્વ સામાન્યને ન સમજાય તેવી ગૂઢ છે, કારણ કે મને પણ પરોક્ષ વાણી જ પ્રિય છે. કારણ કે બધા લોકો આના અધિકારી નથી. અંતઃકરણ શુદ્ધ થયા પછી આ વાત સમજાય છે. વેદો શબ્દ બ્રહ્મના નામે ઓળખાય છે, તે મારી સાક્ષાત મૂર્તિ છે, તેથી જ તેમનું રહસ્ય સમજવું બહુ કઠણ છે. તે શબ્દ બ્રહ્મ પરા પશ્યંતિ અને મધ્યમાં વાણીના રૂપે પ્રાણ મન અને ઇન્દ્રિયમય છે. મધ્યમાં ઇન્દ્રિયમય વાણીને વ્યક્ત કરે છે. આ વ્યક્ત એટલે ઉચ્ચારના કાર્યમાં વાણી મુખ્ય માની છે. આ વાણી સીમા રહિત છે, અર્થાત દેશ અને કાળથી તેનું માપ કાઢી શકાતું નથી. મોટા મોટા વિદ્વાનો પણ તેના તાત્પર્યનો વાસ્તવિક નિર્ણય કરી શકતા નથી. ઉદ્ધવ, હું અનંત શક્તિ સંપન્ન અને સ્વયં અનંત બ્રહ્મ છું. મેં જ વેદવાણીનો વિસ્તાર કર્યો છે. જેમ કમળ નાળમાં પાતળો તંતુ હોય છે, તેવી જ રીતે આ વેદવાણી પ્રાણીઓના અંતઃકરણમાં અનાહત નાદ રૂપે પ્રગટ થાય છે. જેમ એક કરોળિયો પોતાના ઉદરમાં રહેલા લાળના તંતુઓને મુખ દ્વારા બહાર કાઢે છે અને પાછા સમેટી લે છે, તે જ રીતે વેદને કહેનાર હું સ્વયં અમૃતમય હોવાથી સ્વયં નાદ બ્રહ્મ થઈ મન દ્વારા પોતાના હૃદયાકાશમાંથી વેખરી વેખરી વાણીને પ્રગટ કરું છું અને મારામાં લીન કરું છું. તે વાણી પ્રાણ અને મન દ્વારા સ્પર્શ આદિ વર્ણના રૂપમાં બહાર આવે છે. તે વાણી ઓમકારમાંથી પ્રગટ થયેલા ક થી મ સુધીના 25 વ્યંજનો, અ વગેરે 16 સ્વરો, શ શ શ હ 4 ઉષ્માક્ષરો અને ય ર લ વ 4 અંતસ્થ વર્ણોથી શોભે છે. એમાં એવા છંદો છે જેમાં ઉત્તરોત્તર 4 વર્ણ વધતા જાય છે અને તેમના દ્વારા વિચિત્ર ભાષાના રૂપમાં તે વિસ્તરેલી છે. 4 વધારાના વર્ણવાળા છંદોમાંથી થોડા આ પ્રમાણે છે: ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપ, જગતી, અતિચ્છંદ, અત્યષ્ટિ, અતિજગતિ અને વિરાટ. આ વેદવાણી કર્મકાંડના વિવિધ વાક્યોથી શયનું વિધાન કરે છે. ઉપાસના કાંડમાં ક્યાં દેવતાઓનું વર્ણન કરે છે તે અને જ્ઞાન કાંડમાં નિષેધના અર્થવાળા નેતિ નેતિ વાક્યોના રહસ્યને મારા સિવાય કોઈ નથી જાણતું. કર્મકાંડ દ્વારા વેદો મારું જ વિધાન કરે છે. ઉપાસના કાંડ દ્વારા મને સામે રાખીને દેવતાઓનું વર્ણન કરે છે. જ્ઞાન કાંડ દ્વારા મારાથી અલગ વસ્તુનું વર્ણન કરીને નેતિ નેતિ વાક્યોથી અન્યનો નિષેધ પણ કરે છે. આ પ્રમાણે વેદો મને સામે રાખીને મારામાં જ ભેદનો આરોપ કરે છે. આ બધું માયા જ છે. છેવટે તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહીને વેદ પ્રસન્ન થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ એકાદશ સ્કંધે એકવિંશયો અધ્યાય 11મા સ્કંદ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.